بسم الله الرحمن الرحيم. ألم نشرح لك صدرك؟ أي رسول شو أموي تاري خاطر تاري چھاتي وشال نے بوہلے کری دیدی نتی. ووضعنا عنك وزرك نے تارا اوپر تھی تے بھار اتاری نتی ناکھیو. الذي أنقض ظهرك کے جے تاری پیٹ بھانگی ناکتو ہتو. ورفعنا لك ذكرك અને શું તારી ખાતર તારી કીર્તિ તારો ઝિક્ર નથી વધાર્યો. فَإِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا તો બેશક દુઃખની સાથે જ સુખ છે. إِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا બેશક દુઃખની સાથે સુખ છે. فَإِذَا فَرَغْتَ فَانصَب માટે જ્યારે તું તબલીગે રિસાલતથી પરવારી જાય તો હવે મુકરર કરી દે નિમી દે યાની કે તારો વઝીર નિમી દે. અને તારા પાલનહાર તરફ એક ધ્યાને રજૂ થા હાજર થા.